શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય ત્રીજો સૃષ્ટિક્રમનું સંક્ષિપ્ત વર્ણન દ્વીપ સમુદ્ર અને ભારતવર્ષનું વર્ણન ભારતમાં સત્કર્મના અનુષ્ઠાનનું મહત્વ તથા ભગવદ અર્પણ પૂર્વક કર્મ કરવાની આજ્ઞા. નારદજીએ પૂછ્યું, હે સનકજી, આદિદેવ ભગવાન વિષ્ણુએ પૂર્વકાળમાં બ્રહ્મા વગેરેનું સર્જન કઈ રીતે કર્યું? આ રહસ્ય મને કહો, કેમ કે તમે સર્વજ્ઞ છો. શ્રી સનકજીએ કહ્યું, હે દેવર્ષે, ભગવાન નારાયણ અવિનાશી, અનંત, સર્વવ્યાપી તથા નિરંજન છે. તેમણે આ સંપૂર્ણ ચરાચર જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. સ્વયં પ્રકાશ જગન્મય મહાવિષ્ણુએ આદિસૃષ્ટિના સમયે ભિન્ન ભિન્ન ગુણોનો આશ્રય લઈને પોતાની ત્રણ મૂર્તિઓને પ્રગટ કરી. પ્રથમ ભગવાને પોતાના જમણા અંગમાંથી જગતના સર્જન માટે બ્રહ્માજીને પ્રગટ કર્યા. પછી પોતાના મધ્ય અંગમાંથી જગતનો સંહાર કરનારા રુદ્ર નામના શિવને ઉત્પન્ન કર્યા. સાથે સાથે આ જગતનું પાલન કરવા માટે તેમણે પોતાના ડાબા અંગમાંથી અવિનાશી ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા. જરા મૃત્યુ રહિત તે આદિદેવ પરમાત્માને કેટલાક લોકો શિવ કહે છે, કેટલાક લોકો સદા સત્યરૂપ વિષ્ણુ કહે છે અને કેટલાક લોકો તેમને બ્રહ્મા કહે છે. ભગવાન વિષ્ણુની જે પરાશક્તિ છે તે જ જગતરૂપી કાર્યનું સંપાદન કરનારી છે. ભાવ અને અભાવ બંને તેના જ સ્વરૂપ છે. તે જ ભાવરૂપથી વિદ્યા અને અવિદ્યારૂપથી અવિદ્યા કહેવાય છે. તે જ ભાવરૂપથી વિદ્યા અને અભાવરૂપથી અવિદ્યા કહેવાય છે. જે સમયે આ સંસાર મહાવિષ્ણુથી ભિન્ન પ્રતીત થાય છે તે સમયે અવિદ્યા સિદ્ધ થાય છે. તે જ દુઃખનું કારણ હોય છે. હે નારદજી, જ્યારે તમારી જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય રૂપની ઉપાધિ નષ્ટ થઈ જશે અને સર્વ રૂપમાં એકમાત્ર ભગવાન મહાવિષ્ણુ જ છે એવી ભાવના બુદ્ધિમાં દ્રઢ થવા લાગશે ત્યારે વિદ્યાનો પ્રકાશ થશે. આ અભેદ બુદ્ધિ જ વિદ્યા કહેવાય છે. આ પ્રમાણે મહાવિષ્ણુની માયાશક્તિ તેમનાથી ભિન્ન પ્રતીત થાય તો જન્મ મૃત્યુ રૂપ સંસાર બંધન પ્રાપ્ત કરાવનારી થાય છે અને તે જ જો અભેદ બુદ્ધિથી જોવામાં આવે તો સંસાર બંધનનો નાશ કરનારી બની જાય છે. આ સંપૂર્ણ ચરાચર જગત ભગવાન વિષ્ણુની શક્તિથી ઉત્પન્ન થયું છે. તેથી જંગમ જે ચૈતન્ય રૂપ છે અને સ્થાવર જે જળ રૂપ છે તે સંપૂર્ણ વિશ્વ ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. જેમ કે ઘટ મઠ વગેરે જુદા જુદા આકારોને કારણે તેમાંનું આકાશ ભિન્ન ભિન્ન આકારનું દેખાય છે, તે જ પ્રમાણે આ સંપૂર્ણ જગત અવિદ્યારૂપી ઉપાધિના યોગથી ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. હે મુને, જેમ ભગવાન વિષ્ણુ સંપૂર્ણ જગતમાં વ્યાપક છે તે જ પ્રમાણે તેમની શક્તિ પણ વ્યાપક છે. જેમ સળગતા કોલસામાંથી રહેનારી અગ્નિ શક્તિ પોતાના સ્થાનમાં વ્યાપ્ત થઈને સ્થિત રહે છે. કેટલાક લોકો ભગવાનની તે શક્તિને લક્ષ્મી કહે છે તથા કેટલાક લોકો તેને ઉમા અને સરસ્વતી એટલે કે ભારતી નામે જાણે છે. ભગવાન વિષ્ણુની તે પરાશક્તિ જગતનું સર્જન વગેરે કરનારી છે. તે વ્યક્ત અને અવ્યક્ત રૂપે સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને સ્થિત છે. જે ભગવાન અખિલ વિશ્વની રક્ષા કરે છે તે જ પરમ પુરુષ નારાયણ દેવ છે. તેથી જે પરાત્પર અવિનાશી તત્વ છે તે જ પરમપદ પણ છે. તે જ અક્ષર નિર્ગુણ શુદ્ધ પવિત્ર તે જ અક્ષર નિર્ગુણ શુદ્ધ સર્વત્ર પરિપૂર્ણ અને સનાતન પરમાત્મા છે. તે જ પરાત્પર છે. પરમાનંદ સ્વરૂપ પરમાત્મા સર્વ ઉપાધિઓથી રહિત છે. એકમાત્ર જ્ઞાન યોગ દ્વારા તેમના તત્વનો બોધ થાય છે. તેઓ સર્વથી પર છે. સતચિત્ત અને આનંદ જ તેમનું સ્વરૂપ છે. તે સ્વયં પ્રકાશમય પરમાત્મા નિત્ય શુદ્ધ સ્વરૂપ છે. છતાં તત્વ વગેરે ગુણોના ભેદથી ત્રણ સ્વરૂપ ધારણ કરે છે. તેમના ત્રણેય રૂપ જગતનું સર્જન પાલન અને સંહારના કારણ હોય છે. હે મુને, જે સ્વરૂપથી ભગવાન આ જગતનું સર્જન કરે છે તેમનું જ નામ બ્રહ્મા છે. આ બ્રહ્માજી જેમના નાભિકમળથી ઉત્પન્ન થયા છે તે જ આનંદ સ્વરૂપ પરમાત્મા વિષ્ણુ આ જગતનું પાલન કરે છે. તેમનાથી પર બીજું કોઈ નથી. તે સંપૂર્ણ જગતના અંતર્યામી આત્મા છે. સમસ્ત સંસારમાં તે જ વ્યાપ્ત થઈ રહ્યા છે. તે સર્વના સાક્ષી તથા નિરંજન છે, તે જ ભિન્ન અને અભિન્ન રૂપમાં સ્થિત પરમેશ્વર છે, તેમની જ શક્તિ મહામાયા છે જે જગતની સત્તાનો વિશ્વાસ ધારણ કરાવે છે. જગતની ઉત્પત્તિનું આદિ કારણ હોવાથી વિદ્વાનો તેને પ્રકૃતિ કહે છે. આદિ સૃષ્ટિના સમયે જુદા જુદા લોકની રચના માટે ઉદ્ધત થયેલા ભગવાન મહાવિષ્ણુના પ્રકૃતિ, પુરુષ અને કાલ આ ત્રણ રૂપ પ્રગટ થાય છે. શુદ્ધ અંતઃકરણવાળા બ્રહ્મરૂપે જેમનો સાક્ષાત્કાર કરે છે, જે વિશુદ્ધ પરમ ધામ કહેવાય છે, તે જ વિષ્ણુનું પરમપદ છે. આ જ પ્રમાણે તે શુદ્ધ અક્ષર અનંત પરમેશ્વર જ કાલરૂપે સ્થિત છે. તે જ સત્વ, રજ, તમ રૂપે ત્રણેય ગુણોમાં વિરાજી રહ્યા છે તથા ગુણોના આધાર પણ તે જ છે. તે સર્વવ્યાપી પરમાત્મા જ આ જગતના આદિ સૃષ્ટા છે. જગતગુરુ પરમેશ્વરની સમીપે સ્થિત થયેલી પ્રકૃતિ જ્યારે ક્ષોભ એટલે ચંચળતાને પ્રાપ્ત થઈ ત્યારે તેનાથી મહતત્વનો પ્રાદુર્ભાવ થયો, જેને સમષ્ટિ બુદ્ધિ પણ કહે છે. પછી તે મહતત્વથી અહંકાર ઉત્પન્ન થયો. અહંકારથી સૂક્ષ્મ તન્માત્રાઓ અને 11 ઇન્દ્રિયો પ્રગટ થઈ. ત્યાર પછી તન્માત્રાઓથી 5 મહાભૂત પ્રગટ થયા, જે આ સ્થૂળ જગતના કારણ છે. હે નારદજી, તે ભૂતોના નામ છે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ ક્રમશઃ એક એકના કારણ હોય છે. ત્યાર પછી સંસારનું સર્જન કરનારા ભગવાન બ્રહ્માજીએ તામસ સર્ગની રચના કરી. તિર્યગ યોનિવાળા પશુ પક્ષી તથા મૃગ વગેરે જંતુઓને ઉત્પન્ન કર્યા. તે સર્ગને પુરુષાર્થનું સાધન માનીને બ્રહ્માજીએ પોતાના સનાતન સ્વરૂપથી દેવતાઓને સાત્વિક સર્ગને ઉત્પન્ન કર્યા. ત્યાર પછી તેમણે મનુષ્યોની રાજસર્ગની સૃષ્ટિ કરી. ત્યાર પછી દક્ષ વગેરે પુત્રોને જન્મ આપ્યો, જે સૃષ્ટિના કાર્યમાં તત્પર થયા. બ્રહ્માજીને પુત્રોથી દેવતાઓ, અસુરો તથા મનુષ્યો સહિત આ સંપૂર્ણ જગત પરિપૂર્ણ છે. ભૂરલોક, ભૂવલોક, સ્વલોક, મરહલોક, જનલોક, તપલોક તથા સત્યલોક આ 7 લોક ક્રમશઃ એકની ઉપર એક સ્થિત છે. હે વિપ્રવર, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ તથા પાતાલ આ 7 પાતાલ ક્રમશઃ એકની નીચે એક સ્થિત છે. આ બધા લોકોમાં રહેનારા લોકપાલોને પણ બ્રહ્માજી ઉત્પન્ન કર્યા. ભિન્ન ભિન્ન દેશોના કુલ પર્વતો અને નદીઓની પણ સૃષ્ટિ કરી તથા ત્યાંના નિવાસીઓ માટે જીવન જરૂરિયાતની બધી આવશ્યક વસ્તુઓની યથાયોગ્ય પણ યથાયોગ્ય વ્યવસ્થા કરી. આ પૃથ્વીના મધ્યભાગમાં મેરુ પર્વત છે. તે બધા દેવતાઓનું નિવાસસ્થાન છે, જ્યાં પૃથ્વીની અંતિમ સીમા છે. ત્યાં લોકાલોક પર્વત સ્થિત છે. મેરુ તથા લોકાલોક પર્વતની વચ્ચે 7 સમુદ્ર અને 7 દ્વીપ છે. હે વિપ્રવર, દરેક દ્વીપમાં 7 મુખ્ય પર્વત તથા નિરંતર જળ પ્રવાહિત કરનારી અનેક વિખ્યાત નદીઓ પણ છે. ત્યાંના નિવાસી મનુષ્ય દેવતાઓ જેવા તેજસ્વી હોય છે. જંબુ, પ્લક્ષ, સાલમલી, કુશ, ક્રોંચ, શાક તથા પુષ્કર 7 દ્વીપોના નામ છે. તે બધી જ દેવભૂમિઓ છે. તે 7 દ્વીપ 7 સમુદ્રોથી ઘેરાયેલા છે. ક્ષારોદ, ઇક્ષુ, રસોદ, સુરોદ, ધૃત, દહીં, દૂધ અને સ્વાદિષ્ટ જળથી ભરેલા તે સમુદ્રો તે જ નામોથી પ્રસિદ્ધ છે. આ દ્વીપો અને સમુદ્રોને ક્રમશઃ પૂર્વ પૂર્વની અપેક્ષા ઉત્તરોત્તર 2 ગણા વિસ્તારના જાણવા જોઈએ. ઉત્તરોત્તર 2 ગણા વિસ્તારના જાણવા જોઈએ. એ બધા લોકાલોક પર્વત સુધી સ્થિત છે. ક્ષાર સમુદ્રથી ઉત્તર અને હિમાલય પર્વતથી દક્ષિણના પ્રદેશને ભારતવર્ષ સમજવો જોઈએ. તે સમસ્ત કર્મોનું ફળ આપનારો છે. હે નારદજી, ભારતવર્ષમાં મનુષ્ય જે સાત્વિક, રાજસિક અને તામસિક 3 પ્રકારના કર્મ કરે છે, તેમનું ફળ ભોગભૂમિઓમાં ક્રમશઃ ભોગવવામાં આવે છે. હે વિપ્રવર, ભારતવર્ષમાં કરેલા શુભ અશુભ કર્મ છે, તેનું ક્ષણભંગુર બચેલું ફળ જીવો દ્વારા અન્યત્ર ભોગવવામાં આવે છે. આજે પણ દેવતાઓ ભારત ભૂમિમાં જન્મ લેવાની ઈચ્છા રાખે છે. તેઓ વિચારે છે, અમે લોકો ક્યારે સંચિત કરેલા મહાન, અક્ષય, નિર્મળ અને શુભ પુણ્યના ફળ સ્વરૂપ ભારતવર્ષની ભૂમિ પર જન્મ લેશું અને ક્યારે ત્યાં મહાન પુણ્ય કરીને પરમપદને પ્રાપ્ત થઈશું. અથવા ત્યાં નાના પ્રકારના દાન, વિવિધ પ્રકારના યજ્ઞ અથવા તપસ્યા વડે જગદીશ્વર શ્રી હરિની આરાધના કરીને તેમના નિત્ય આનંદમય અનામય પદને ક્યારે પ્રાપ્ત કરી શકીશું? હે નારદજી, જે ભારતભૂમિમાં જન્મ લઈને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેના જેવો પુણ્યાત્મા ત્રણેય લોકમાં કોઈ નથી. ભગવાનના નામ તથા ગુણોનું કીર્તન જેનો સ્વભાવ બની ગયો છે, જે ભગવદ્ ભક્તોનો પ્રિય છે અથવા જે મહાપુરુષોની સેવા શુશ્રુષા કરે છે તે દેવતાઓ માટે પણ વંદનીય છે. જે નિત્ય ભગવાન વિષ્ણુની આરાધનામાં તત્પર છે તથા હરિભક્તોના સ્વાગત સત્કારમાં સંલગ્ન રહે છે અને તેમને ભોજન કરાવ્યા બાદ બચેલા શ્રેષ્ઠ અન્નનું સ્વયં સેવન કરે છે તે ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. જે અહિંસા વગેરે ધર્મોના પાલનમાં તત્પર રહીને શાંત ભાવે રહે છે અને ભગવાનના નારાયણ, કૃષ્ણ તથા વાસુદેવ વગેરે નામોનું ઉચ્ચારણ કરે છે તે શ્રેષ્ઠ ઇન્દ્રાદિ દેવતાઓ માટે પણ વંદનીય છે. જે માનવ શિવ, નીલકંઠ તથા શંકર વગેરે નામો દ્વારા ભગવાન શિવનું સ્મરણ કરે છે તથા સદા સર્વ જીવોના હિતમાં સંલગ્ન રહે છે તે પણ દેવતાઓ માટે પૂજનીય માનવામાં આવે છે. જે ગુરુના ભક્ત શિવનું ધ્યાન કરનાર, પોતાના આશ્રમ ધર્મમાં તત્પર, બીજાના દોષ ન જોનાર, પવિત્ર તથા કાર્ય કુશળ છે તે પણ દેવતાઓ દ્વારા પૂજ્ય છે. જે બ્રાહ્મણોનો હિતેચ્છુ છે, વર્ણધર્મ અને આશ્રમ ધર્મમાં શ્રદ્ધા રાખે છે તથા સદા વેદોના સ્વાધ્યાયમાં તત્પર થાય છે તેને પંકિત પાવન માનવો જોઈએ. જે દેવેશ્વર ભગવાન, નારાયણ તથા શિવમાં કોઈ ભેદ જોતો નથી તે બ્રહ્માજી માટે પણ સદા વંદનીય છે. પછી બીજા લોકોની તો વાત જ ક્યાં છે. હે નારદ, જે ગાયો પ્રત્યે ક્ષમાશીલ, તેમના પર ક્રોધ ન કરનારો, બ્રહ્મચારી, પરાયી, નિંદાથી દૂર રહેનારા તથા સંગ્રહથી રહિત છે તે પણ દેવતાઓ માટે પૂજનીય છે. જે ચોરી વગેરે દોષોથી રહિત છે, બીજાના ઉપકારોને યાદ રાખે છે, સત્ય બોલે છે, બહાર અને અંદરથી પવિત્ર રહે છે તથા બીજાના હિતમાં સદા સંલગ્ન રહે છે તે દેવતા અને અસુર બધાને માટે પૂજનીય છે. જેની બુદ્ધિ વેદાર્થનું શ્રવણ, પુરાણોની કથાનું શ્રવણ તથા સત્સંગમાં લાગેલી છે તે પણ ઇન્દ્રાદિ દેવતાઓ દ્વારા વંદનીય છે. જે ભારતવર્ષમાં રહીને શ્રદ્ધાપૂર્વક અનેક સત્કર્મ કરે છે તે અમારા માટે વંદનીય છે. જે શીઘ્ર પોતાને આ પુણ્યાત્માઓથી કોઈ પણ એકની હરોળ શ્રેણીમાં પોતાને લઈ જવાનો પ્રયત્ન કરતો નથી તે પાપી મૂર્ખ છે. તેનાથી વધીને મૂર્ખ બીજો કોઈ નથી. જે ભારતવર્ષમાં જન્મ લઈને પુણ્યકર્મ કરતો નથી તે અમૃતનો ઘડો છોડીને વિષપાત્રને અપનાવે છે. હે મુનિ, જે મનુષ્ય વેદો અને સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું આચરણ કરીને પોતાને પવિત્ર કરતા નથી તે જ આત્મઘાતી તથા પાપીઓમાં અગ્રેસર છે. હે મુનીશ્વર, જે કર્મભૂમિ ભારતવર્ષનો આશ્રય લઈને ધર્મનું આચરણ કરતા નથી તેમને વેદજ્ઞ મહાત્માઓ દ્વારા સૌથી અધમ માનવામાં આવે છે. જે શુભ કર્મોનો પરિત્યાગ કરીને પાપ કર્મોનું સેવન કરે છે તે કામધેનુને મૂકીને આંકડાનું દૂધ શોધતો રહે છે. હે વિપ્રવર, આ પ્રમાણે બ્રહ્મા વગેરે દેવતા પણ પોતાના ભોગોના નાશથી ભયભીત થઈને ભારતવર્ષની ભૂમિની પ્રશંસા કર્યા કરે છે. તેથી ભારતવર્ષને સૌથી અધિક પવિત્ર તથા શ્રેષ્ઠ સમજવો જોઈએ. આ દેવતાઓ માટે પણ દુર્લભ તથા સર્વ કર્મોને ફળ આપનારો દેશ છે. જ્યાં પુણ્યપ્રદ ભૂમિમાં સત્કર્મ કરવા માટે તત્પર થાય છે તેના જેવો ભાગ્યશાળી ત્રણેય લોકમાં બીજો કોઈ નથી. જ્યાં ભારતવર્ષમાં જન્મ લઈને પોતાના કર્મ બંધનોને કાપી નાખવાની ચેષ્ટા કરે છે તે નરરૂપમાં રહેલો સાક્ષાત નારાયણ છે. જે પરલોકમાં ઉત્તમ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તેણે આળસનો ત્યાગ કરીને સત્કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ. કર્મોને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુને અર્પણ કરી દેવાથી તે કર્મનું ફળ અક્ષય થઈ જાય છે. જો કર્મફળ તરફ વૈરાગ્ય હોય તો પોતાના પુણ્યકર્મને ભગવાન વિષ્ણુના પ્રેમી બનવા માટે તેમના ચરણોમાં અર્પણ કરી દેવા. બ્રહ્મલોક સુધીના બધા લોક પુણ્યક્ષય થતા પુનર્જન્મ આપનારા છે. પરંતુ જે નિષ્કામ કર્મ કરે છે તે ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરી લે છે. ભગવાનની પ્રસન્નતા માટે વેદશાસ્ત્રોમાં બતાવેલા આશ્રમને અનુકૂળ કર્મ કરવા જોઈએ. જેમને કર્મફળની કામનાઓનો ત્યાગ કરી દીધો છે તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. મનુષ્ય નિષ્કામ હોય કે સકામ, તેણે કર્મ વિધિપૂર્વક કરવા જોઈએ. જે પોતાના વર્ણાશ્રમના કર્મનો ત્યાગ કરે છે તેને વિદ્વાનો પતિત કહે છે. હે નારદજી, સદાચાર પરાયણ બ્રાહ્મણ પોતાના બ્રહ્મતેજની સાથે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. જો તેની ભગવાનના ચરણોમાં ભક્તિ છે તો તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. સર્વધર્મનું ફળ ભગવાન વાસુદેવ છે. તપસ્યાનું અંતિમ લક્ષ્ય પણ વાસુદેવ જ છે. વાસુદેવના તત્વને સમજી લેવું એ ઉત્તમ જ્ઞાન છે તથા વાસુદેવને પ્રાપ્ત કરવા એ જ ઉત્તમ ગતિ છે. બ્રહ્માજીથી લઈને કીટ પર્યંત આ સંપૂર્ણ સ્થાવર જંગમ જગત વાસુદેવ સ્વરૂપ છે. તેમનાથી ભિન્ન કંઈ પણ નથી. તે જ બ્રહ્મા અને શિવ છે. તે જ દેવતા, અસુર અને યજ્ઞરૂપ છે. આ બ્રહ્માંડ પણ તે જ છે. તેમનાથી ભિન્ન પોતાની અલગ સત્તા ધરાવતી કોઈ વસ્તુ છે જ નહીં. જેમનાથી પર અથવા ઉપર કોઈ વસ્તુ નથી તથા જેમનાથી અત્યંત લઘુ અને મહાન પણ કોઈ નથી, તે જ ભગવાન વિષ્ણુએ આ વિચિત્ર વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે. સ્તુતિ કરવા યોગ્ય તે દેવાધિદેવ શ્રી હરિને સદા પ્રણામ કરવા જોઈએ. વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરમમ તપઃ, વાસુદેવ પરમમ જ્ઞાનમ, વાસુદેવ પરા ગતિ, વાસુદેવાત્મકમ સર્વમ જગત સ્થાવર જંગમમ આબ્રહ હનસ્તંભ પર્યંતમ તસ્માદ અન્યન્ય વિદ્યતે. સ એવ ધાતા ત્રપ્રાંતકશ્વ, સ એવ દેવાસુરયજ્ઞ રૂપ, સ એવ બ્રહ્માંડમિદમ તતો અન્ય અન્ય કિંચિદસ્તિ વ્યતિરિક્ત રૂપમ યસ્માત પરમ, યસ્માત પરમમ ન અપરમસ્તિ કિંચિદ અસ્માદ અણિયા અન્ન તથા મહિમાન. વ્યાપ્તમ હી તેનેદ મિદમ વિચિત્રતમ તમ દેવ દેવમ પ્રણમે પ્રણમ ઉત્સમીપ્ય ઉત્સમીપ અયમ. નારદ પુરાણ અધ્યાય 3, 80-83 શ્લોક હતા. અધ્યાય 3 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.